વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 43મો સર્ગ. કપટ મૃગને જોઈને લક્ષ્મણની શંકા. સીતાએ મૃગને જીવતી કે મરેલી અવસ્થામાં પણ લઈ આવવા શ્રીરામને પ્રેરિત કરવા, તથા શ્રીરામે લક્ષ્મણને સમજાવીને સીતાની રક્ષાનો ભાર સોંપીને મૃગને મારવા માટે જવું. એ મૃગ સોના અને ચાંદી જેવી શોભા ધરાવતા પડખાથી સુશોભિત હતો. શુદ્ધ સોના જેવી શોભા તથા નિર્દોષ અંગો ધરાવતા સુંદરી સીતા ફૂલ વીણતા વીણતા જ એ મૃગને જોઈને મનમાં બહુ પ્રસન્ન થયા અને પોતાના પતિ શ્રીરામ અને દિયર લક્ષ્મણને હથિયાર લઈને આવવા માટે પોકારવા લાગ્યા. એ વારંવાર એમને પોકારતા અને પાછા પેલા મૃગને સારી પેઠે જોતા જતા હતા. એ બોલ્યા, આર્યપુત્ર, તમારા ભાઈની સાથે આવો, જલ્દી આવો. વિદેહકુમારી સીતા દ્વારા પોકારવાથી નરશ્રેષ્ઠ શ્રીરામ અને લક્ષ્મણ ત્યાં આવ્યા અને ત્યાં ચારે બાજુ નજર નાખીને એમણે એ સમયે મૃગને જોયો. એને જોઈને લક્ષ્મણના મનમાં શંકા થઈ અને એ બોલ્યા, ભાઈ, મને લાગે છે કે આ મૃગના રૂપમાં એ મારીચ નામનો રાક્ષસ જ આવ્યો છે. શ્રીરામ, સ્વેચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા આ પાપીએ કપટવેશ લઈને વનમાં શિકાર કરવા આવેલા કેટલાય હરખ ગયેલા રાજાઓનો વધ કર્યો છે. પુરુષશ્રેષ્ઠ, આ અનેક પ્રકારની માયાઓ જાણે છે. આની જે માયા વિશે સાંભળવામાં આવ્યું છે એ જ આ દિદીપ્યમાન મૃગના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ ગંધર્વ નગરની જેમ માત્ર જોવા માટે જ છે, આમાં કશી વાસ્તવિકતા નથી. રઘુનંદન, પૃથ્વીનાથ, આ પૃથ્વી પર ક્યાંય આવો વિચિત્ર રત્નમય મૃગ નથી, તેથી આ માયાવી જ છે એમાં શંકા નથી. મારીચના કપટથી જેમની વિચારશક્તિ હરાઈ ગઈ હતી એ પવિત્ર સ્મિતના સીતાએ ઉપયુક્ત વાતો કહી રહેલા લક્ષ્મણને અટકાવીને પોતે જ હર્ષ સાથે કહ્યું, આર્યપુત્ર, આ મૃગ અત્યંત સુંદર છે અને મારા મનને હરી લીધું છે. મહાબાહુ, આને લઈ આવો, એ આપણા મનોરંજન માટે અનુકૂળ રહેશે. રાજન, મહાબાહુ, જોકે આપણા આશ્રમ પર ઘણાએ પવિત્ર અને દર્શનીય મૃગો એકસાથે આવીને ચરે છે, તથા સુમર કાળી પૂંછડીવાળી ચમરી ગાય, ચમર સફેદ પૂંછડીવાળી ચમરી ગાય, રીંછ, કાબરજીતા હરણોના ટોળા, વાનરો તથા સુંદર રૂપવાળા મહાબલી કિન્નર પણ વિચરે છે, વિચરણ કરે છે. છતાં પણ આજ પહેલાં મેં બીજો કોઈ આવો તેજસ્વી, સૌમ્ય અને દીપ્તિમાન મૃગ જોયો ન હતો જેવો આ શ્રેષ્ઠ મૃગ દેખાઈ રહ્યો છે. વિવિધ પ્રકારના રંગોથી સજ્જ હોવાને કારણે આના અંગો અદ્ભુત લાગે છે. એવું લાગે છે જાણે આ રત્નોનો જ બનેલો છે. મારી આગળ નિર્ભય અને શાંત ભાવે ઊભો રહીને આ વનને જળાહળા કરતો રહીને આ ચંદ્રમા જેવો શોભી રહ્યો છે. આનું રૂપ અદ્ભુત છે. આની શોભા અવર્ણનીય છે. આની સ્વર સંપત્તિ, બોલી, અત્યંત સુંદર છે. અદ્ભુત અંગોથી શોભતો આ અદ્ભુત મૃગ મારા મનને મોહી રહ્યો છે. જો આ મૃગ જીવતો જ તમારા હાથમાં આવી જાય તો એક આશ્ચર્યની વસ્તુ હશે અને બધાના હૃદયમાં વિસ્મય ઉત્પન્ન કરી દેશે. જ્યારે આપણા વનવાસનો અવધિ પૂરો થઈ જશે અને આપણે ફરી આપણું રાજ્ય પ્રાપ્ત કરી લેશું ત્યારે આ મૃગ આપણા અંતઃપુરની શોભા વધારશે. પ્રભુ, આ મૃગનું દિવ્ય રૂપ ભરત આપ મારા સાસુ અને મારા માટે પણ વિસ્મયકારક હશે. નરશ્રેષ્ઠ, જો કદાચ આ શ્રેષ્ઠ મૃગ જીવતો ન પકડાય તો એનું ચામડું પણ બહુ સુંદર હશે. ઘાસ પાનની બનેલી ચટાઈ પર આ મરેલા મૃગનું સુવર્ણમય ચામડું પાથરીને હું તમારી સાથે એના પર બેસવા ઈચ્છું છું. જો કે પોતાની ઈચ્છાથી પ્રેરિત થઈને પોતાના પતિને આવું કેમ કહેવું એ ભયંકર સ્વેચ્છાચાર છે અને સાધ્વી સ્ત્રીઓ માટે ઉચિત માનવામાં આવતું નથી. તો પણ આ જીવના શરીરે મારા હૃદયમાં વિસ્મય જગાડી દીધું છે, માટે જ હું આને પકડવાનો અનુરોધ કરું છું. સોનેરી રૂંવાટી, ઇન્દ્રનીલમણીના જેવા શિંગડા, ઉદયકાળના સૂર્ય જેવી કાંતિ તથા નક્ષત્રલોક જેવા ટપકા સાથેના તેજથી શોભતા આ મૃગને જોઈને શ્રીરામચંદ્રનું મન પણ વિસ્મિત થઈ ઉઠ્યું. સીતાની બધી વાત સાંભળીને, એ મૃગના અદ્ભુત રૂપને જોઈને, એના રૂપ પર આસક્ત થઈને અને સીતાથી પ્રેરાઈને હર્ષ સાથે શ્રીરામે પોતાના ભાઈ લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ જુઓ તો ખરા, વિદેહનંદની સીતાના મનમાં આ મૃગને પ્રાપ્ત કરવાની કેટલી પ્રબળ ઈચ્છા જાગી છે. ખરેખર આનું રૂપ છે પણ બહુ સુંદર. પોતાના રૂપની શ્રેષ્ઠતાના કારણે જ આ મૃગ આજે જીવતો રહેશે નહીં. સુમિત્રાનંદન, દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં અને કુબેરના ચિત્રરથ વનમાં પણ કોઈ આવો મૃગ નહીં હોય જે આની બરાબરી કરી શકે. પૃથ્વી પર તો હોય જ ક્યાંથી. વાકી અને સીધી ઝગમગ થતી રોમાવલીઓ આ મૃગના શરીરનો આશ્રય લઈને સોનેરી ટપકાઓથી ચિત્રાઈને અતિશોભી રહી છે. જુઓ ને, જ્યારે બગાસું ખાય છે ત્યારે એના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિશિખા જેવી ચમકતી જીભ બહાર નીકળી આવે છે અને મેઘમાંથી પ્રગટ થયેલી વીજળીની જેમ ચમકવા લાગે છે. અને મુખ સંપુટ ઇન્દ્રનીલમણીના બનેલા ચષક પીવાના પાત્ર જેવું લાગે છે. પેટ શંખ અને મોતી જેવું સફેદ છે. આ અવર્ણનીય મૃગ કોના મનને આકર્ષિત નહીં કરે. વિવિધ પ્રકારના રત્નોથી વિભૂષિત આના સોનેરી પ્રભાવાળા દિવ્ય રૂપને જોઈને કોના મનમાં આશ્ચર્ય નહીં થાય. લક્ષ્મણ, રાજાઓ મોટા મોટા વનોમાં મૃગિયા ખેલતી વેળાએ માંસ મૃગ ચર્મ મેળવવા માટે અને મૃગિયા રમવાનો શોખ પૂરો કરવા માટે પણ ધનુષ હાથમાં લઈને મૃગને મારે છે. મૃગિયાની પ્રવૃત્તિથી જ રાજાઓ વિશાળ વનમાં ધનનો પણ સંગ્રહ કરે છે, કેમ કે ત્યાં મણી, રત્નો અને સોનું વગેરે વિવિધ પ્રકારની ધાતુઓ મળી આવે છે. લક્ષ્મણ, કોષ ખજાનોની વૃદ્ધિ કરનારું એ વનનું ધન મનુષ્ય માટે અત્યંત ઉત્કૃષ્ટ હોય છે. બરાબર એ જ રીતે જેમ બ્રહ્મ પ્રભાવને પ્રાપ્ત થયેલા પુરુષ માટે મનના ચિંતન માત્રથી પ્રાપ્ત થયેલી સઘળી વસ્તુઓ અતિ ઉત્તમ જણાવવામાં આવી છે. લક્ષ્મણ, અર્થી મનુષ્ય જે અર્થ પ્રયોજનનું સંપાદન કરવા માટે એના પ્રત્યે આકૃષ્ટ થઈને વિચાર કર્યા વિના જ ચાલી નીકળે છે, એ અત્યંત આવશ્યક પ્રયોજનોને જે અર્થ સાધનમાં ચતુર અને અર્થશાસ્ત્રના જ્ઞાતા વિદ્વાનો અર્થ કહે છે. આ રત્ન સ્વરૂપ શ્રેષ્ઠ મૃગના કિંમતી સોનેરી ચામડા પર સુંદરી વિદેહરાજ નંદની સીતા મારી સાથે બેસશે. કદલી કોમળ ઊંચા કાબર ચિત્રા અને અગ્રભાગે નીલ રંગના રોમવાળા વિશેષ મૃગ પ્રિયક એટલે કે કોમળ ઊંચા સ્નિગ્ધ અને ઘાંટી રૂવાટીવાળા વિશેષ મૃગ પ્રવીણ વિશેષ પ્રકારના બકરા અને અવી ઘેટાની ચામડી પણ સ્પર્શ કરવામાં આ કાંચન મૃગની છાલ જેવી કોમળ અને સુખદ હોઈ શકે નહીં એવો મારો વિશ્વાસ છે. આ સુંદર મૃગ અને એ જે દિવ્ય આકાશચારી મૃગ મૃગશિરા નક્ષત્ર છે એ બંને દિવ્ય મૃગ છે. એમાંથી એક તારામૃગ અને બીજો મહીમૃગ છે. તારામૃગ કહેતા નક્ષત્ર લોકમાં વિચરનારા મૃગ મૃગશિરા નક્ષત્ર અને મહીમૃગ એટલે પૃથ્વી પર વિચરનારો કાંચન મૃગ. લક્ષ્મણ, તમે મને જેવું કહી રહ્યા છો જો એવો જ આ મૃગ હોય, જો આ રાક્ષસની માયા જ હોય તો પણ મારે એનો વધ કરવો જ જોઈએ, કેમ કે અપવિત્ર દુષ્ટચિત્તના આ ક્રૂર કર્મી મારીચે વનમાં વિચરતી વેળાએ પહેલા અનેક અનેક શ્રેષ્ઠ મુનિઓની હત્યા કરી છે. આને મૃગિયા કરતી વખતે પ્રગટ થઈને અનેક મહાધનુર્ધર રાજાઓનો વધ કર્યો છે, માટે આ મૃગના રૂપમાં આનો પણ વધ અવશ્ય કરવો યોગ્ય છે. આજ વનમાં પહેલા વાતાપી નામનો રાક્ષસ રહેતો હતો, જે તપસ્વી મહાત્માનો તિરસ્કાર કરીને કપટી ઉપાય કરીને એમના પેટમાં પહોંચી જતો અને જેમ ખચ્ચરીને પોતાનું જ ગર્ભનું બચ્ચું નષ્ટ કરી નાખે છે, એ જ રીતે એ બ્રહ્મર્ષિનું નષ્ટ કરી નાખતો હતો. એ વાતાપી એક દિવસ લાંબા સમય પછી લોભવશ તેજસ્વી મહામુનિ અગસ્ત્યની પાસે ગયો અને શ્રાદ્ધકાળમાં એમનું ભોજન બની ગયો, એમના પેટમાં પહોંચી ગયો. શ્રાદ્ધના અંતે જ્યારે એ પોતાનું રાક્ષસ રૂપ પ્રગટ કરવાની ઈચ્છા કરવા લાગ્યો, એમનું પેટ ફાડીને નીકળી આવવા તૈયાર થયો, ત્યારે વાતાપીને ઉદ્દેશીને ભગવાન અગસ્ત્ય મલકાયા અને એને આમ કહ્યું, વાતાપી, તે વગર વિચારીએ જ આ જીવ જગતમાં અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાના તેજથી તિરસ્કૃત કર્યા છે, એ જ પાપથી આજે તું મારા પેટમાં પચી ગયો. લક્ષ્મણ, જે હંમેશા ધર્મમાં તત્પર રહેનારા મારા જેવા જીતેન્દ્રિય પુરુષની પણ ઉપેક્ષા કરે, એ મારીચ નામના રાક્ષસે પણ વાતાપીની જેમ નષ્ટ થઈ જ જવું જોઈએ. જેમ વાતાપી અગસ્ત્ય દ્વારા નષ્ટ થયો, એ જ રીતે આ મારીચ હવે મારી સામે આવીને અવશ્ય હણાઈ જશે. તમે અસ્ત્ર અને કવચ વગેરે ધારણ કરીને સજ્જ થઈ જાઓ અને અહીં સાવધાનીપૂર્વક મિથિલેશ કુમારીની રક્ષા કરો. રઘુનંદન, આપણું જે આવશ્યક કર્તવ્ય છે એ સીતાની રક્ષાને જ અધીન છે. હું આ મૃગને મારી નાખીશ અથવા ને જીવતો જ પકડી લાવીશ. સુમિત્રા કુમાર લક્ષ્મણ, જુવા મૃગનું ચામડું પ્રાપ્ત કરવા માટે વિદેહી નંદિનીને કેટલી ઉત્કંઠા થઈ રહી છે, તેથી આ મૃગને લાવવા માટે હું હમણાં જ જઈ રહ્યો છું. આ મૃગને મારવાનું મુખ્ય કારણ છે આનું ચામડું મેળવવું. આજે આના કારણે જ આ મૃગ જીવતો રહી શકશે નહીં. લક્ષ્મણ, તમે આશ્રમ પર રહીને સીતાની સાથે સાવધાન રહેજો. સાવધાનીપૂર્વક ત્યાં સુધી આની રક્ષા કરજો જ્યાં સુધી હું એક જ બાણથી આ કાબર જેટલા મૃગને મારી ન નાખું. માર્યા પછી આનું ચામડું લઈને હું તરત પાછો આવી જઈશ. લક્ષ્મણ, બુદ્ધિમાન પક્ષી ગૃધરાજ જટાયુ અતિ બળવાન અને સમર્થશાળી છે, એમની સાથે જ તમે અહીં સાવધાન રહેજો. મિથિલેશ કુમારી સીતાને પોતાની સુરક્ષા હેઠળ રાખીને ક્ષણે ક્ષણે ચારે દિશાઓમાં રહેનારા રાક્ષસોથી ચેતતા રહેજો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 43મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.